શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 36 ભગવાન વિષ્ણુના ભજન પૂજનનો મહિમા. શ્રી સનકજી કહે છે, હે વિપ્રવર નારદ, હવે ફરી ભગવાન વિષ્ણુનું મહાત્મય સાંભળો. તે સર્વ પાપ હારી પવિત્ર અને મનુષ્યનો ભોગ અને મોક્ષ આપનારું છે. અહો, સંસારમાં ભગવાન વિષ્ણુની કથા અદ્ભુત છે. તે શ્રોતા, વક્તા તથા વિશેષતઃ ભક્તજનોના પાપોનો નાશ કરનારી અને પુણ્યપ્રદ છે. જે શ્રેષ્ઠ માનવ ભગવદ્ ભક્તિનું રસાસ્વાદન કરીને પ્રસન્ન થાય છે, તેમને હું નમસ્કાર કરું છું. તેમનો સંગ કરવાથી સાધારણ મનુષ્ય પણ મોક્ષનો ભાગી થાય છે. હે મુનિશ્રેષ્ઠ, જે સંસાર સાગરને પાર જવા ઈચ્છતો હોય તેણે ભગવાનના ભક્તોની ભક્તિ કરવી, કેમ કે તે સર્વ પાપોને હરી લેનાર છે. દર્શન, સ્મરણ, પૂજન, ધ્યાન અથવા માત્ર પ્રણામ કરી લેવાથી ભગવાન ગોવિંદ દુસ્તર ભવસાગરથી ઉદ્ધાર કરી દે છે. જે સૂતા, ખાતા, ચાલતા, બેસતા, ઉઠતા અને બોલતા રહીને પણ ભગવાન વિષ્ણુના નામનું ચિંતન કરે છે, તેને વારંવાર નમસ્કાર છે. જેમનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં અનુરક્ત છે, તેમનું અહોભાગ્ય છે, કેમ કે યોગીઓને માટે પણ દુર્લભ ભક્તિ તે ભક્તોને સુલભ હોય છે. શ્લોકમાં આ પ્રમાણે છે, સંસાર સાગરમ તરતુમ ય ઈચ્છે ન મુનિ પુંગવ પુંગવ સ ભજેદ્વ ભજેદ ધરી ભક્તાનામ ભક્તાન્વે પાપહારિણ દ્રષ્ટ સ્મૃત પૂજિતો વા ધ્યાત પ્રણમીતો અપી વા સમુદ્ધરતી ગોવિંદો દુસ્તરાદ ભવસાગરાદ સ્વપ્ન ભુજંગ સ્વપ્ન ભુજંગન ભુંજન વ્રજસ્તિષ્ઠ અનુસ્તિષ્ઠસ્વ વંદસ્તથા ચિંત યદ્યો હરેર નામ તસ્મે નિત્યં નમો નમઃ. અહો ભાગ્યમહો ભાગ્યમ વિષ્ણુ ભક્તિરતાત્માનામ એષામ મુક્તિ કરસ્થેવ યોગીનામપી દુર્લભા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 39 શ્લોક સંખ્યા 5-8. હે વિપ્રવર નારદ, ઈચ્છાથી કે ઈચ્છા વિના પણ જે લોકો ભગવાનની પૂજા કરે છે તેમને અવિનાશી ભગવાન નારાયણ અવશ્ય મોક્ષ આપે છે. બધા ભાઈબંધુ અનિત્ય છે, ધન વૈભવ પણ કાયમ રહેવાના નથી અને મૃત્યુ સદા પાસે જ હોય છે. આવું વિચારીને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. અનિત્યા બાંધવાહ સર્વે વિભવો નૈવ શાશ્વત નિત્યમ સન્નિહિતો મૃત્યુ કર્તવ્ય ધર્મ સંગ્રહ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 39 શ્લોક સંખ્યા 49. મૂર્ખ લોકો અજ્ઞાનના કારણે વ્યર્થ ગર્વ કરે છે. જ્યારે શરીરનો જ વિનાશ નજીક છે ત્યારે ધન વગેરેની તો વાત જ શું કરવી. તુલસીની સેવા દુર્લભ છે, સાધુ પુરુષોનો સંગ દુર્લભ છે અને પ્રાણી માત્ર પર દયાભાવ પણ કોઈ ભાગ્યશાળીને જ સુલભ હોય છે. સત્સંગ, તુલસીની સેવા તથા ભગવાન વિષ્ણુની ભક્તિ આ બધા દુર્લભ છે. દુર્લભ એવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને વિદ્વાન પુરુષ તેને વ્યર્થ ન વેડફી નાખે, જગદીશ્વર શ્રી હરિની પૂજા કરે. હે દ્વિજોત્તમ, આ સંસારમાં એ જ સાર છે. મનુષ્યો જો દુસ્તર ભવસાગરથી પાર થવા ચાહે છે તો તે ભગવાનની ભક્તિમાં તત્પર થઈ જાય, એ જ રસાયણ છે. હે ભાઈ, ભગવાન ગોવિંદનો આશ્રય લો. પ્રિય મિત્ર, આ કાર્યમાં વિલંબ ન કરો, કેમ કે યમરાજનું ઘર નજીક છે, જે મહાત્મા પુરુષ સૌના આધાર, સંપૂર્ણ જગતના કારણ તથા સમસ્ત પ્રાણીઓના અંતર્યામી ભગવાન વિષ્ણુનું શરણ લઈ ચૂક્યા છે. તે અવશ્ય કૃતાર્થ થઈ ગયા છે. જે લોકો પ્રણત જનોની પીડાનો નાશ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ વંદનીય છે. જે વિષ્ણુ ભક્ત પુરુષ નિષ્કામ ભાવે પરમેશ્વર શ્રી હરિનું યજન કરે છે તેઓ 21 પેઢીઓ સાથે વૈકુંઠમાં જાય છે. જે સદા વિરક્ત મહાત્મા એવા ભગવદ્ ભક્તોને જળ અથવા ફળ આપે છે તે જ ભગવાનના પ્રેમી છે. જે કામના રહિત થઈને ભગવાન વિષ્ણુના ભક્તોનું તથા ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરે છે તે જ પોતાના ચરણોની ધૂળથી સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરે છે. ये यजन्ति स्पृहा शून्य हरि भक्तान हरिम तथा त एव भुवनम सर्वम पुनन्ति स्वंगद्री पाशुनाम पांशुनाम। नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 39 श्लोक संख्या 64। जेना घरमां सदा भगवत पूजा पराण पुरुष निवास करे छे त्यां ज बधा देवता तथा श्रीहरि पण विराजमान थाय छे। हे ब्रह्मन, जेना घरमां तुलसीनी पूजा थाय छे त्यां नित्य श्रेयनी वृद्धि थाय छे। ज्यां शालिग्राम शिला रूपे भगवान केशव निवास करे छे त्यां भूत वैताल वगैरे ग्रह नुकसान करी सकता नथी। ज्यां शालिग्राम शिला विद्यमान छे ते स्थान तीर्थ छे, तपोवन छे, કેમ કે શાલિગ્રામ શિલામાં સાક્ષાત ભગવાન મધુસૂદન નિવાસ કરે છે। હે બ્રહ્મન, પુરાણ ન્યાય મીમાંસા ધર્મશાસ્ત્ર તથા છ અંગો સહિત વેદ આ બધા ભગવાન વિષ્ણુના સ્વરૂપ કહેવામાં આવ્યા છે। જે ભક્તિપૂર્વક વિષ્ણુના જે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની ચાર વાર પરિક્રમા કરી લે છે તે પણ તે પરમપદને પ્રાપ્ત થાય છે, જે સમસ્ત કર્મબંધનોનો નાશ થઈ જાય છે। भक्त या कुर्वन्ती ये विष्णोः प्रदक्षिणं चतुष्टयम् ते अपि यान्ति परम स्थानं सर्वकर्म निबर्बहणम् निबहरणम् अहणम्। नारद पुराण पूर्व भाग भाग 39 अध्याय 71 अध्याय 39 श्लोक संख्या 71। नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 36 સમાપ્ત, અનુક્રમણ કા પ્રમાણે 36મો અધ્યાય છે જે સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।